سورہ آدیات سورہ نمبر 100 بسم اللہ الرحمن الرحیم اللہ نا نام تھی کہ جے اتلو دیا کروا والو چھے کہ جے تینے مانے چھے تینا پر تو رحم کرے چھے પણ જે તેને નથી માનતું તેને પણ તેની રહેમતે ઘેરી લીધેલ છે તેના ઉપર પણ દયા કરે છે કસમ છે ખૂબ જ ઝડપથી દોડનારા ને હાંફતા ઘોડાઓની પછી કસમ છે તેમની કે જે પથ્થર ઉપર ટાપ મારી પગના પાણી મારીને આગ કાઢતા જાય છે પછી કસમ છે સવારના સમયે છાપો મારનારાઓની કે જે થકી તે ધૂળના ગોટે ગોટા ઉડાડે છે પછી તે થકી દુશ્મન લશ્કરની વચ્ચે ઘસી જાય છે અંદર ઘૂસી જાય છે બેશક માણસ પોતાના પાલનહાર તરફ પોતાના પાળવા વાળા તરફ મોટો ના શુક્રો છે ખૂબ જ અહેસાન ફરામોશ છે અને તે પંડે ખુદ પણ એ વાત પર જરૂર સાક્ષી હોય છે ને માણસ માલો દોલતને ખૂબ જ પ્રેમ કરે છે أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِي الْقُبُورِ તો તે શું નથી જાણતો કે જ્યારે કબરોમાંથી જે કાંઈ તેમાં છે તે કાઢી ઊભા કરવામાં આવશે وَحُصِّلَ مَا فِي અને જે છાતીઓમાં છે તે ખુલ્લું કરી નાખવામાં આવશે ત્યારે બેશક તે દિવસે પાળવા વાળો તેમનાથી પૂરેપૂરો જાણકાર હશે વાકિફ હશે